તૈયાર કરજો, જકારો નથી કરજો, મારે વારે ચલાવ ના પાડી દીધી રોંગ લગાવો તો ગોઈંગ હી જોઈએ પ્રતિલિકલ સી સાચું છે વાપરો વ્યક્તિ વીટ છે ગોઈંગ બેન હી નામ એક આ કે છે તથા એ ખોટલે નહીં અને વ્યા ખોટું છે ગ્રામે છે નહીં બોલો દેશ એમ જો વ્યાકરણ છે એ ટોટલ કીધો છે મે આર પાણી પણ બધ બિલકુલ મર છે કે તમને ખ્યાલ પીધું મેં ગ્રામ પુત્ર છે વ્યાક કરવું પડે કારણે દુઃખ કરો છતી તમે નહીં ચોકરું કર જેટલું ભજન કરણ નું હોવા છતાં રામ છે નજીક ભૂલ થાય માંથી બન્યો ના લમણ તૈયાર કરજો કરણ જલ્દી કરજો મારે વારે ચલાવ ના પાડી દીધી રોંગ લગાવો તો ગોઈંગ તો હી જોઈએ ટીકલ સ્પ્રતિ લાચું છે વાપરો છે ટીવી ગોઈંગ હી બેન નામ એક કે છે આ ખોટતા અને દ્રલે નહીં ખોટું છે વ્યાકરણ બોલો છે નહીં એમ જો દે છે વ્યાકરણ છે એ ટોટલ લીધો છે મે આર કે છે સાચું છે કરણ વાળું ગ્રામે શુદ્ધ સાચું છે પાણી ઇઝ રાઈટ ઇઝ ગો ખોટું વાગતો ક્ષતિ કરો નહીં કરો વ્યાકરાય ચાલ આગળ છે નિયમ ભૂલ થાય ના લમાતી બન તૈયાર કરજો જો કરણ કરજો મારે વારે ચલાવ ના પાડી રોંગ લગાવો તો ગોઈંગ હી જોઈએ પ્રતિલિકલ સી સાચું છે વાપરો વ્યક્તિ વીટ છે ગોઈંગ બેન હી નામ એક આ કે છે તથા એ ખોટલે નહીં અને વ્યા ખોટું છે ગ્રામે છે નહીં બોલો દેશ એમ જો વ્યાકરણ છે એ ટોટલ કીધો છે મેં આર સાચું કે છે ગ્રામે કરણ વાળું સાચું શુદ્ધ છે ઇઝ રાઈટ પાણી ઇઝ ગો શું વાત ખોટી એ તો ગ્રામ વ્યાકરણ ચૂકીકલ કઈ અને આપણે એ પણ પહેલા જોયું હતું કે જે સમયે જે કરવાનું હોય તે સમયે તે કરવું જોઈએ, એને ડાયો કહેવાય. પણ ભારતીય સંસ્કૃતિને સમજ્યા વગર ઘણા લોકો ભારતના જ ટીકા કરતા હોય છે. આપણા દેશની અંદર ભણવાની કે પ્રવૃત્તિ કરવાની કે કંઈક કમાણી કરવાની કે આજીવિકા કરવાની ના નથી પાડી. ઉલટાનું કહ્યું છે કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ, બાળપણમાં ભણી લ્યો, પ્રથમે નાર્જિતમ વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ ધનમ, તો ચતુર્થે કિમ કરીશ્ય. પહેલી અવસ્થા બાળ અવસ્થામાં જો તમે ભણ્યા નહીં, વિદ્યા સંપન્ન કરી નહીં, યુવાની અવસ્થામાં તમે બે પૈસા કમાયા નહીં, વૃદ્ધ થયા ત્યારે તમે ધર્મ ધ્યાન કર્યું નહીં, તો મોત આવશે ત્યારે ચોથી અવસ્થા એમાં તમે શું કરશો? હવે આમાં ક્યાંય ના પાડી છે કમાવાની ભણવાની? ક્યાંય ના નથી પાડી. અને આપણે ત્યાં વિદ્યાભ્યાસના કેન્દ્રો, આજીવિકા શીખવવાના પણ કેન્દ્રો ઋષિઓ જ ચલાવતા હતા. ગુરુકુળો કોણ ચલાવતા? એ જ ભણાવતા હતા, એ જ બધા ધનુર્વિદ્યા, શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા, બધી વિદ્યાઓ એ જ શીખવતા હતા. કંઈ સમજ્યા વગર જ લોકો કહેતા હોય એવું નથી લાગતું. પછી થોડા ઘણા સમાજ હોય ત્યાં થોડા ઘણા અવિવેકી નાસમજ લોકો પણ હોય કે જે વધારે જડ થઈને વાતો કરતા હોય કે બધું કાંઈ કરવાની જરૂર જ નથી, પણ એ કંઈ આપણી મૂળ વિચારધારા નથી. તો છેક ઋષિ સંસ્કૃતિથી લઈને સાધુઓએ ઋષિઓએ એ જ વિદ્યાનું આજીવિકાનું રાજ્યશાસનનું માર્ગદર્શન કર્યું છે. અને આજે પણ તમે જુઓ તો સાધુ સંતો ધર્મ સંસ્થાઓ જ હાઈ એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યુશન ચલાવે જ છે. કોણ કરે છે? કેટલા ધર્મના સ્થાનો, કેટલા સાધુ સંતો વિદ્યાની પાછળ બાળકોને શિક્ષિત કરવા માટે, ઊંચામાં ઊંચું શિક્ષણ મળે એના માટે સંસ્થાઓ ચલાવે જ છે. તો ધર્મ જગતમાં ના નથી, ઉલટાનો આપણો દેશનો યુવાન બાળક એ ખૂબ જ વિદ્યા સંપન્ન હોવો જોઈએ, લેટેસ્ટ વિદ્યાથી સુસજ્જ ઇક્વિપ્ડ હોવો જોઈએ, એની ના નથી. અને ધન સંપત્તિ પણ હોવી જોઈએ, પેટ અને પટારો બે ભરેલા હોવા જોઈએ. જરૂરી છે ને, વિદ્યા ખાલી હોય તો શું થાય, અને થોડી પેટી ખાલી હોય તો તકલીફ થાય. એટલે ના નથી, પણ આપણે ત્યાં બહુ વ્યવસ્થિત રીતે એનું એક સંતુલન છે કે અમુક ઉંમર સુધી ભણ્યા, અમુક ઉંમર સુધી કમાયા, અમુક ઉંમર સુધી તમે સંસારમાં હર્યા ફેર્યા, પણ હવે ઉંમર ઢળી તો હવે વ્યવહારને બધું ધીમે ધીમે ઓછું કરી, છોકરાઓને બધું સોંપી, છોકરાઓ ના હોય તો પછી જતું કરીને પણ પાછા વળો અને આત્મકલ્યાણનું વિશેષ કરો. બાળક હોઈએ, યુવાન હોઈએ, ધન કમાતા હોઈએ, ભણતા હોઈએ ત્યારે ન કરવું હરિભજન એવું નથી, પણ ત્યારે ઓછો સમય મળે, છતાંય સમજવું હોય તો વિશેષપણે ધંધાની સાથે ભગવદ્ ભજન લગાવી શકે. આખરે તો એ જ વિશેષ કામનું છે, રોટલો તો મળે જ છે, વિશ્વાસ હોય અને મળે. એટલે સંતુલન આપણી સંસ્કૃતિ શીખવે છે કે હવે ઉંમર ઢળી હોય તો ધીમે ધીમે સંકેલો ને. સ્ટેશન આવવાનું થાય ત્યારે આપણે રેલવેમાં બેઠા હોય તો બિસ્ટરા પોટલામાંથી સંકેલવા માંડતા, પ્લેનમાં હોઈએ તો પણ ત્યાં પછી પટાપટા બધા બંધ આવી કે જે કાંઈ બેગ બેગ સરખું કરીને આપણે જે કાંઈ સામાન વ્યવસ્થિત નથી ગોઠવી લેતા. રેલવેમાં ખાસ સામાન બધો કેવી રીતે વ્યવસ્થિત કરી લે, પછી સ્ટેશન આવ્યું નથી ને કૂદકો માર્યો નથી, પણ હવે અચાનક સ્ટેશન આવે તો શું લ્યો શું રે. એટલે આ તો સમજદારી પૂર્વકની વાત છે, ઉંમર થાય તો સંકેલો. પણ તોય ઘણા એવું કહેતા હોય કે ભલે ઉંમર થઈ હોય ભજન કરે એને વાંધો નથી, તો શું કંઈ સારી સારી પ્રવૃત્તિ કે કંઈ સારું શીખવાનું કે સારો રસ આવ્યો કંઈ નહીં કરવાનું, બસ ખાલી મંદિરમાં બેસીને આંખો મીચીને આંખો ઉઘાડવાની જ નહીં. એવું નથી, કરો થોડી પ્રવૃત્તિ રસ આવે તો એવી કરવાની કોઈ ના નથી. પણ આપણે રેલવે સ્ટેશન ઉપર હોઈએ, ગાડી આવી ગઈ હોય તો ડાયો માણસ એ છે કે પહેલા કન્ફર્મ કરી લે કયો કયો બોગી છે, કેટલા સીટ નંબર છે, કયા કમ્પાર્ટમેન્ટમાં પોતાનું એરેન્જમેન્ટ થયેલું છે, ત્યાં જાય સીટ એરેન્જમેન્ટ જોવે, સામાન બધું ઉપર નીચે ગોઠવી દે, બધું સરખું કરી ટુવાલ બોવાલ પાથરી સીટ બી કમ્પ્લીટ કરી, અને પછી નીચે આવે ગાડી ઊભી હોય તો આવે, પછી થોડું હરવું ફરવું, મેગેઝીન વાંચવું, ન્યૂઝ જોવા, કંઈ ભૂખ લાગી હોય તો કંઈ ઠંડુ પાંડવું, આ જે કંઈ બધું કરવાની છૂટ છે. પણ ગાડી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે, સિગ્નલ મળી ગયા છે, તોય હજી બધી કંઈ થોડી વેફર્સ ખાઈ લઉં ને આઈસ્ક્રીમ ખાઈ લઉં ને ન્યૂઝ જોઈ લઉં, જરા ક્રિકેટની ગેમ જોઈ લઉં, સ્કોર જોઈ લઉં, સામાન હજી બધો રખડે છે, વિસલ વાગી ગઈ એક, તોય હજી આ રસ જતો નથી, તો એને ડાયો કહેવાય કે મૂઢ. એટલે આપણે ઋષિઓ એમ કહે છે કે હવે ભાઈ આ એકાદ વિસલ વાગી ગઈ છે, આ માથે સિગ્નલ પડી ગયા, નાક નમી ગયા, નેજવા નમી ગયા, તો હવે સામાન ગોઠવી દો, અને પછી છતાંય તમને એમ લાગે કે થોડોક નથી અનુકૂળતા તો હરો ફરો, છોકરા રમાડો, છોકરાના છોકરા રમાડો, થોડું કંઈ હરો ફરો, કંઈ રસ આવે પ્રવૃત્તિ કરો, પણ 70-80% તમે હરિભજન કરો, કરવાનું એ છે, એમ આપણને સમજાવે છે. અને છતાંય સાચું તો એ છે કે હરિભજનમાં જેને રસ આવે એને પછી આવા કોઈ રસ આવતા જ નથી, એને જરૂર જ નથી હોતા, એને એવો રસ આવે હરિભજનમાં કે એને પછી કંઈક ક્રિકેટ જોવું ને કઈ ગેમ જોવી ને કઈ આ જોવું, એને ઝેર જેવું લાગે, એ જરૂર જ નથી હોતી. પણ ન એટલો બધો રસ આવતો હોય તો ભલે થોડું જાણે, પણ છતાંય એના કરતાંય સારું એ છે કે ઉંમર જેમ જેમ પેલી થાય એમ હરિભજન કરે અને પ્રવૃત્તિ બદલે ચેરિટી પ્રવૃત્તિ કરે, દાન ધર્મની, પરોપકારની, સેવાની, લોકસેવાની, જનહિતના પ્રવૃત્તિના કાર્યો કરે, વ્યવહારના, સંસારના, કુટુંબના ને એ બધા બહુ કર્યા, સેવા પરમાર્થના કાર્ય કરે, પૈસો અર્જિત કરવા માટે ખૂબ કર્યું હતું પણ હવે થોડું યોગદાન સમાજમાં આપે, એ બહુ સારું છે. અને આજે તમે 60+ દેશની અંદર લાખો લોકો છે અને પાછા આ જમાનામાં મેડિકલ સારવાર મળે છે એટલે ઘોડા જેવી તબિયત ધરાવે છે, એવા મજબૂત હોય છે, તમે જુઓ ખાવામાં પાછા ન પડે, અને એવી મેડિકલ સારવાર મળતી હોય છે એટલે દાંતના પડી ગયા તો ચોકઠા ગોઠવી દે, કાનું સાંભળવાનું થાય મશીનો ગોઠવી દે, અંદર ને અંદર નાના નાના હોય ખબર ના પડે કે આ બાપો બાપો બેરો છે, એમ વાળ વ્યાઈ ગયા તો એ રંગી નાખે, ન હોય તો વીક પહેરી લે ખબર ના પડે સાચું છે ખોટું છે, બધા સાધનો આવે છે પણ એ બેઠા જ ફટાકા મારે છે, નથી ઘરનું કામ કરતા, નથી સમાજનું કરતા, કાંઈ કરતા નથી, નથી હરિભજન કરતા, એક કામ કરે છે બસ ખાવું પીવું જલસો કરો, એનો અર્થ નથી, એના કરતા કૂતરા કંઈક કામ આવતા હોય છે, આ કંઈ કામમાં ના આવે તો દાન ધર્મ લોકસેવાની પ્રવૃત્તિ કરે, કંઈક ને કંઈક એવી સારી પ્રવૃત્તિ થતી હોય છે. અહીંયા વડીલ આવે છે 65 વર્ષની ઉંમરના હશે, એ થેલીને ખિસ્સા ચોકલેટના ભર્યા જ હોય, મહિને 3-4 હજારની ચોકલેટ બાળકોને ખવડાવે, બસ એના રસનો પ્રવૃત્તિ છે, નાના બાળકો બધાને ચોકલેટ આપે ખુશ થાય કેવા, અને બાળકોને ચોકલેટ મળે આનંદ મળે, ખાવાનું મળે, બિસ્કીટ આપે આ આપે તે આપે, ઘણા મેડિકલ હોસ્પિટલ હોય, જનરલ વોર્ડ હોય, સિવિલ હોસ્પિટલ હોય, ત્યાં જતા હોય ફ્રૂટ આપે, કોઈને આ આપે તે આપે, ઘણા કરતા હોય. અરે લંડનના મેનહટન સિટીમાં, અલા અમેરિકાના મેનહટન સિટીમાં એક માણસ નીકળતો ગુલાબના ફૂલ એની થેલી ભરે, બગલ થેલો મારે, સરસ મજાના ગુલાબના ફૂલ હોય, હાથમાં ગુલાબના 2-3 ફૂલ રાખે, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, ગાંડો લાગે ને ભર બજારમાં નીકળે, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, એટલે ઘણાને રમૂજ થાય, પણ ભાઈ આટલી આલમ હોય એમાં કોઈકનો તો બર્થડે હોય જ, કેવું એને પ્રવૃત્તિ ખોલી કાઢી, બોલો, ખુશી માટે અને ખુશી વહેંચવા માટે, એટલે કોઈનો હોય એટલે તરત કે હેપી બર્થડે, તરત ગુલાબનું ફૂલ આપે, હેન્ડશેક કરે, આશીર્વાદ આપે, ખુશ ખુશ થઈ જાય, અજાણ્યો માણસ મને આજે હેપી બર્થડે ટુ યુ કહ્યું છે, એમ આખા શહેરમાં ફરે અને ગુલાબનો થેલો ખાલી કરીને ઘરે આવે, આખો દિવસ આ જ પ્રવૃત્તિ. કોઈ કે આ કરવાનું કારણ શું, તો કે જન્મ દિવસ કોઈનો ઉજવવાનો હોય એમાં હું થોડી ખુશીમાં હું થોડી ખુશી ઉમેરું તો પરમાત્મા મારા ઉપર ખુશ રહે, આ માટે હું આ પ્રવૃત્તિ કરું છું. કરવું જ હોય તો ઘણું મળી રહે, નડવું હોય તો ઘણું જડી રહે, નડવું હોય તો ઘણું જડી રહે. એટલે અમારે એકવાર સભા, છોકરાઓની ચાલુની સભા હોય ને, એમાં આગળ બધા વૃદ્ધો બેઠા હોય, હવે પાછળ 2 છોકરા કોઈ આવી ગયા રમતા રમતા 5-7 વર્ષના, તે આપણે બાજુ ઘણા લોકો ધોતિયા પહેરતા હોય તો પાછળ 2 ભાભાને ધોતિયા બાંધી દીધા, બોલો હવે જેવી સભા ઉભી થઈ એટલે 2 બળદની રાહોદાની જેમ હાલતા થયા, બોલો એક બાપુ આમ જાય ને એક બાપુ આમ જાય, પ્રવૃત્તિ ખોલી, ખુશી બોલો, ખુશ માટે વહેંચો હોય એટલે કોઈ નથી કે એટલે તોય તો કરવું જ મળી રહે, ઘણું હોય નડવું જડી તોય ઘણું નડવું. ઘણા ને રમૂજ થાય, પણ ભાઈ આટલી આલમ હોય એમાં કોઈક નો તો બર્થડે હોય જ. કેવું એને પ્રવૃત્તિ ખોલી કાઢી, બોલો, ખુશી માટે અને ખુશી વહેંચવા માટે. એટલે કોઈ નો હોય એટલે તરત હેપી બર્થડે, તરત ગુલાબ નું ફૂલ આપે, હેન્ડશેક કરે, આશીર્વાદ આપે, ખુશ ખુશ થઈ જાય. કજાણો માણસ મને આજે હેપી બર્થડે ટુ યુ કહ્યું છે, એમ આખા શહેરમાં ફરે અને ગુલાબનો થેલો ખાલી કરીને ઘરે આવે. આખો દિવસ આ જ પ્રવૃત્તિ. કોઈ કે આ કરવાનું કારણ શું, તો કે જન્મ દિવસ કોઈનો ઉજવવાનો હોય એમાં હું થોડી ખુશી ઉમેરું તો પરમાત્મા મારા ઉપર ખુશ રહે, આ માટે હું આ પ્રવૃત્તિ કરું છું. એટલે કરવું જ હોય તો ઘણું મળી રહે, નડવું હોય તોય ઘણું જડી રહે, અમારે એકવાર સભા છોકરા ચાલુની સભા હોય ને, એમાં આગળ બધા વૃદ્ધો બેઠા હોય, પાછળ બે છોકરા કોઈ આવી ગયા રમતા રમતા 5-7 વર્ષના, તે આપણે બાજુ ઘણા લોકો ધોતિયા પહેરતા હોય તો પાછળ બે ભાભાને ધોતિયા બાંધી દીધા, બોલો. હવે જેવી સભા ઉભી થઈ એટલે બે બળદની રાહોદાની જેમ હાલતા થયા, બોલો, એક બાપુ આમ જાય ને એક બાપુ આમ જાય. ખુશી બોલો, ખુશ માટે ગુલાબ નું હેન્ડ કરે, આશીર્વાદ આપે, ખુશ થઈ જાય, ખુશ થઈ માણસ જાણે હેપી બને. આજે બર્થડે એમ શહેર આખા એમાં ફરાબ નો અને ગુલાબ ખાલી ખેલો ઘરે આવે કરીને ખુદ આ જ દિવસ પ્રવૃત્તિ કરવા હોય કે આરણ શું કારણ કે જન્મ દિવસ જન્મદિન ઉજવવા કોઈનો એનો હોય થોડીક એમાં હું ખુશી ખુશી થોડીક તો ઉમેરું તો પરમા ખુશ રહા ઉપર આ માર રહે આ પ્રવૃત્તિ હું આવું છું તે કરું છું. તોય તો કરવું જ મળી રહે, ઘણું હોય નડવું જડી તોય ઘણું નડવું. અમારે સભા એકવાર ચાલુ છોકરા હોય ને એમાં સભા આગળ બધા હોય તો બેઠ પાછળ બે કોઈ આવ્યા છોકરા રમતા ગયા રમત 7-5 વર્ષ ઘરે બાજુ ધોતિયાના લોકો હોય પહેરતા બે ભાગ તો પાછા બાંધી બંધ ધોતી દીધા, બોલો. સભા જેવી છે એટલે બે થઈ રાહોદ બળદ ની હલતા થયા જેમ હાથ, બોલો, બાપુ આમ એક બાપુ સમજાય ટુ યુ ગાંડો લાગે ને ભર બજારમાં નીકળે, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, એટલે ઘણાને રમૂજ થાય, પણ ભાઈ આટલી આલમ હોય એમાં કોઈક નો તો બર્થડે હોય જ. કેવું એને પ્રવૃત્તિ ખોલી કાઢી, બોલો, ખુશી માટે અને ખુશી વહેંચવા માટે. એટલે કોઈ નો હોય એટલે તરત હેપી બર્થડે, તરત ગુલાબ નું ફૂલ આપે, હેન્ડશેક કરે, આશીર્વાદ આપે, ખુશ ખુશ થઈ જાય. કજાણો માણસ મને આજે હેપી બર્થડે ટુ યુ કહ્યું છે, એમ આખા શહેરમાં ફરે અને ગુલાબનો થેલો ખાલી કરીને ઘરે આવે. આખો દિવસ આ જ પ્રવૃત્તિ. કોઈ કે આ કરવાનું કારણ શું, તો કે જન્મ દિવસ કોઈનો ઉજવવાનો હોય એમાં હું થોડી ખુશી ઉમેરું તો પરમાત્મા મારા ઉપર ખુશ રહે, આ માટે હું આ પ્રવૃત્તિ કરું છું. એટલે કરવું જ હોય તો ઘણું મળી રહે, નડવું હોય તોય ઘણું જડી રહે, અમારે એકવાર સભા છોકરા ચાલુની સભા હોય ને એમાં આગળ બધા વૃદ્ધો બેઠા હોય, પાછળ બે છોકરા કોઈ આવી ગયા રમતા રમતા 5-7 વર્ષના, તે આપણે બાજુ ઘણા લોકો ધોતિયા પહેરતા હોય તો પાછળ બે ભાભાને ધોતિયા બાંધી દીધા, બોલો. હવે જેવી સભા ઉભી થઈ એટલે બે બળદની રાહોદાની જેમ હાલતા થયા, બોલો, એક બાપુ આમ જાય ને એક બાપુ આમ જાય. ખુશી માટે વહેંચ કોઈ નથી, એટલે